શ્રીમદ દેવી ભાગવત સ્કંદ સાતમો અધ્યાય 30 સિદ્ધપીઠ અને ત્યાં બિરાજમાન શક્તિઓની નામાવલી. વ્યાસજી કહે છે, રાજન, ચતુર્મુખ બ્રહ્માજીની આજ્ઞાથી મુનિઓ હિમાલયની તળેટીમાં ગયા. મનને શાંત કરીને માયાબીજ ભગવતી ભુવનેશ્વરીના મંત્રનો જપ કરવા લાગ્યા. રાજન, તેઓ ભગવતી પરમાશક્તિનું ધ્યાન કરતા હતા. લાંબા સમય સુધી ધ્યાન કરવાથી ભગવતી પ્રસન્ન થઈ તેમની સામે પ્રગટ થયા. તેમની ચારે ભુજાઓ પાસ, અંકુશ, વર અને અભય મુદ્રાથી શોભતી હતી. કરુણાથી ભરેલા તેમના ત્રણ નેત્રો હતા. સચિદાનંદ રૂપ તે દેવીને જોઈને પવિત્ર અંતઃકરણવાળા મુનિઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. હે દેવી, હે વિશ્વરૂપા તમને નમસ્કાર, હે વૈશ્વાનર રૂપા તમને નમસ્કાર, હે તેજ રૂપા તમને નમસ્કાર, હે સૂત્ર રૂપા તમને નમસ્કાર. આપના સ્વરૂપમાં સમસ્ત લિંગ દેહો ઓતપ્રોત થઈ રહેલા છે. પ્રાજ્ઞ, અવ્યાકૃત, વ્યષ્ટિ અને સમષ્ટિ સ્વરૂપોને ધારણ કરનારા દેવી, આપને વારંવાર નમસ્કાર હો. સર્વરૂપ અને સર્વલક્ષ્મી રૂપમાં શોભતા આપ ભગવતીને નમસ્કાર હો. આ પ્રમાણે ભક્તિપૂર્વક ગદગદ વાણીથી ભગવતી જગદંબાની સ્તુતિ કરીને દક્ષ વગેરે પુણ્યાત્મા મુનિઓએ દેવીના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યારે કોયલ જેવા મધુર અવાજે દેવીએ પ્રસન્ન થઈ કહ્યું, મહાભાગ મુનિઓ, વરદાન માગો, હું વરદાન આપવા તૈયાર છું. રાજેન્દ્ર, ભગવતીની આ મધુર વાણી સાંભળીને મુનિઓએ વરદાન માગ્યું. દેવી, શંકર અને વિષ્ણુને તેમની શક્તિ પુનઃ પ્રાપ્ત થાય તેવી આપ કૃપા કરો. ત્યાર પછી દક્ષે પ્રાર્થના કરી, દેવી અંબે, મારા કુળમાં આપ અવતાર ધારણ કરો જેથી હું કૃતકૃત્ય થાઉ. ભગવતી પરમેશ્વરી, આપ આપના શ્રીમુખેથી માત્ર જપ, ધ્યાન, પૂજા અને આપના વિવિધ સ્થાનોનો પરિચય પણ આપો. દેવીએ કહ્યું, મારી શક્તિઓનું અપમાન કરવાથી જ શિવ અને વિષ્ણુને આવી અપ્રિય પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે. આ રીતે શક્તિ રૂપા મારો અપરાધ ક્યારેય કરવો જોઈએ નહીં. સારું, હવે મારા અનુગ્રહથી તેમની શક્તિ પાછી આવશે. ગૌરી અને લક્ષ્મી નામની શક્તિઓ તમારે ત્યાં તથા ક્ષીરસાગરને ત્યાં જન્મ ધારણ કરશે અને મારી પ્રેરણાથી તે શક્તિઓ શિવ અને વિષ્ણુને વરસે. મને નિત્ય પ્રસન્ન કરનાર માયાબીજ એક મહામંત્ર છે. મારા વિરાટ રૂપનું અથવા તમારી સામે અત્યારે છે તેવા રૂપનું અથવા સચ્ચિદાનંદમય રૂપનું તમારે ધ્યાન કરવું જોઈએ. મારું પૂજન પૂરા જગતમાં કોઈ પણ સ્થાને કરી શકાય છે. તમારે મારા ધ્યાન પૂજામાં તત્પર રહેવું જોઈએ. વ્યાસજી કહે છે, રાજન, આમ કહીને મણિદ્વીપમાં રહેવાવાળા ભગવતી જગદંબા અંતર્ધ્યાન થઈ ગયા. દક્ષ આદિ બધા મુનિઓ બ્રહ્માજી પાસે પાછા આવ્યા. દેવીએ પ્રસન્ન થઈ વરદાન આપ્યું. તે બધી હકીકત બ્રહ્માજીને કહી સંભળાવી. રાજન, ત્યાર પછી શિવજી અને વિષ્ણુએ સ્વસ્થ થઈને પોતાના કાર્યની જવાબદારી સંભાળી લીધી. મહારાજ, થોડો સમય વીત્યા પછી ભગવતી જગદંબાની એક જ્યોતિએ દક્ષ પ્રજાપતિને ત્યાં જન્મ લીધો. ત્યારે ત્રણેય લોકોમાંથી દક્ષને અભિનંદન આપવામાં આવ્યા અને દેવતાઓએ દુદુંબી વગાડી પુષ્પની વૃષ્ટિ કરી. ઋષિઓ મહાત્માઓ પ્રસન્ન થયા. નદીઓ નિર્મળ બની. ભગવાન સૂર્ય પ્રસન્ન થઈ શુદ્ધ પ્રકાશ ફેલાવવા લાગ્યા. મંગળમય ભગવતીના પ્રાગટ્યથી સંપૂર્ણ જગત મંગળમય બની ગયું. પરબ્રહ્મ સ્વરૂપિણી ભગવતી જગદંબા સત્યનો અંશ હોવાથી તેમનું નામ સતી રાખવામાં આવ્યું અને સમય પ્રમાણે તે ભગવાન શિવજીના પત્ની બન્યા. કારણ કે પહેલા પણ તેઓ તેમના પત્ની હતા. રાજન, એકવાર દેવના પ્રભાવથી સતીએ તેમનું શરીર તેમના પિતા દક્ષના યજ્ઞકુંડમાં બાળીને ભસ્મ કરી નાખ્યું. જન્મેજયે પૂછ્યું, મુનિવર, આ અત્યંત અશુભ વાત આપે કહી જેના નામ સ્મરણથી મનુષ્ય લૌકિક અગ્નિના ભયમાંથી મુક્ત થઈ જાય છે, તેવા તે પરમ વિભૂતિ સતી અગ્નિમાં કઈ રીતે ભસ્મ થઈ ગયા? ક્યાં અપરાધને કારણે દક્ષ પ્રજાપતિને ત્યાં આવી દુર્ઘટના બની? વ્યાસજી કહી, રાજન, સતીના દેહ ત્યાગનો પ્રસંગ સાંભળો, આ કથા ખૂબ પ્રાચીન છે. એકવાર મુનિવર દુર્વાસાજી જંબુ નદીના તટ પર ગયા, ત્યાં મુનિને ભગવતીના સાક્ષાત દર્શન થયા. ત્યાર પછી તેઓ માયાબીજ મંત્રનો જપ કરવા લાગ્યા. દેવેશ્વરીએ પ્રસન્ન થઈને મુનિને પોતાના કંઠમાંથી ઉતારીને પુષ્પમાળા આપી. તેની સુગંધથી તેના પર ભમરાઓ ગુંજી રહ્યા હતા. મુનિએ પ્રણામ કરીને તે દિવ્ય માળાનો સ્વીકાર કર્યો. ત્યાંથી આકાશ માર્ગે મુનિ દક્ષ પ્રજાપતિને ઘેર પધાર્યા. ત્યારે દક્ષજીએ મુનિને પૂછ્યું, પ્રભુ, આ દિવ્ય માળા કોની છે? જગતના મનુષ્ય માટે દુર્લભ એવી આ માળા આપને ક્યાંથી મળી? દક્ષ પ્રજાપતિની વાત સાંભળીને મુનિવર દુર્વાસાની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. પ્રેમથી તેમનું હૃદય ગદગદિત થઈ ગયું. તેમણે કહ્યું, ભગવતી જગદંબાનો આ દિવ્ય પ્રસાદ છે. ત્યારે સતીના પિતા દક્ષજીએ મુનિને પ્રાર્થના કરી, આ માળા મને આપવાની કૃપા કરો. જગતમાં એવી કોઈ વસ્તુ નથી જે ભગવતીના ઉપાસકને ન આપી શકાય, એવું વિચારીને મુનિએ પુષ્પમાળા દક્ષજીને આપી દીધી. દક્ષે પ્રણામ કરીને તે માળા સ્વીકારી લીધી. ત્યાર પછી તેમણે તેમના શયનખંડની સૈયા પર તે માળાને મૂકી દીધી અને તે જ સૈયા પર તેમણે રાત્રિના સમયે સ્ત્રી સમાગમ કર્યો. રાજન, આ પાપ કર્મના પ્રભાવથી દક્ષના મનમાં તેમના પુત્રી સતી અને ભગવાન શંકરના પતિ દ્વેષ ભાવ પેદા થયો. રાજેન્દ્ર, આ અપરાધનું પરિણામ એ થયું કે સતી ધર્મને પ્રદર્શિત કરવાના વિચારથી દક્ષથી ઉત્પન્ન તેમના શરીરને યોગાગ્નિ દ્વારા ભસ્મ કરી દીધું અને પછી તે જ જ્યોતિરૂપ શક્તિ હિમાલયને ત્યાં પ્રગટ થયા. જન્મેજયે પૂછ્યું, જે પ્રાણ કરતા પણ વધારે પ્રિય હતી તે સતીના ભસ્મ થઈ જવાથી તેમના વિયોગમાં દુઃખી થઈને ભગવાન શંકરે શું કર્યું? વ્યાસજી બોલ્યા, તે પછી જે કંઈ બન્યું તે અક્ષરંશ હું કહી શકું એમ નથી. સતીના ભસ્મ થવાથી ભગવાન શંકરના કૃપાગ્નિએ ત્રિલોકમાં હાહાકાર મચાવી દીધો. પછી વીરભદ્ર પ્રગટ થઈને ભદ્રકાળીને સાથે લઈને ત્રણેય લોકોનો નાશ કરવા તૈયાર થયા. ત્યારે બ્રહ્માદિ દેવતાઓ શંકર ભગવાનની શરણમાં આવ્યા. વીરભદ્રએ દક્ષને મારી નાખ્યા, તેમનો યજ્ઞ વિધ્વંસ કરી નાખ્યો. ત્યારે શિવજીએ દેવતાઓને અભય કર્યા અને બકરાનું માથું જોડીને દક્ષને જીવતા કર્યા. ત્યાર પછી ભગવાન શિવજી ઉદાસ થઈને યજ્ઞ સ્થળ પર ગયા. તેમણે જોયું કે સતીનો ચિન્મય દેહ અગ્નિમાં બળી રહ્યો હતો. હાય સતી, આ પ્રમાણે વારંવાર કહીને શિવે તે શરીરને અગ્નિમાંથી ઉપાડીને પોતાના ખભા પર મૂક્યું અને ભ્રમિત ચિત્ત થઈને તેઓ દેશ દેશમાં ભમવા લાગ્યા. આવું જોઈને બ્રહ્માદી દેવતાઓ અત્યંત ચિંતા કરવા લાગ્યા. તે સમયે ભગવાન વિષ્ણુએ તરત ધનુષ્ય ઉપાડ્યું અને ભગવતી સતીના શરીરના અવયવોને કાપી નાખ્યા. જે જે સ્થાનોમાં શરીરના અવયવો પડ્યા હતા ત્યાં શંકરની અનેક મૂર્તિઓ પ્રગટ થઈ ગઈ. શિવ ભગવાને દેવતાઓને કહ્યું, જે મનુષ્ય આ સ્થાનો પર ભક્તિ સાથે ભગવતી શિવાની ઉપાસના કરશે તેમના માટે કશું દુર્લભ નથી, કારણ કે જ્યાં સતીના પોતાના અંગો છે ત્યાં જગદંબા કાયમ રહેશે. આ સ્થાનોમાં રહીને જે મનુષ્ય પુરુષચરણ કરશે તેમને સિદ્ધિ પ્રાપ્ત થશે, તેમાં કોઈ સંદેહ નથી. આ સ્થાન માયાબીજ મંત્ર માટે વિશેષ રૂપથી ઉપયોગી છે. રાજેન્દ્ર, આ પ્રમાણે કહીને ભગવાન શંકરે સતીના વિરહમાં વ્યાકુળ થઈને તે સ્થાનોમાં જપ ધ્યાન અને સમાધિમાં સમય વ્યતીત કર્યો. જન્મેજયે પૂછ્યું, હે નિષ્પાપ મુનિ, તે સિદ્ધપીઠ સ્થાનો ક્યાં ક્યાં છે, કેટલા છે અને તેના નામ શું છે તે મને કહેવાની કૃપા કરો હે દયાસાગર મહામુનિ। તે સ્થાનમાં બિરાજતા દેવીઓના નામ પણ જણાવવાની કૃપા કરો જેથી હું કૃતાર્થ થાઉં। વ્યાસજી કહે છે, રાજન સાંભળો, હું હવે દેવ પીઠોનો પરિચય આપું છું જે સાંભળવા માત્રથી મનુષ્ય પાપોથી મુક્ત થઈ જાય છે। જે જે શક્તિપીઠોમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી મનુષ્ય દ્વારા દેવીની ઉપાસના થાય છે તથા ઐશ્વર્યની ઈચ્છા વાળાઓ માટે ધ્યાન કરવાનો મહિમા છે તે સ્થાનનું તત્વ સાથે વર્ણન કરું છું। વારાણસીમાં ગૌરીનું શ્રીમુખ પડ્યું હતું તેથી તે પીઠ સ્થાનમાં રૂપ ધારણ કરનારા દેવીનું નામ વિશાલાક્ષી છે। નેમિષારણ્ય ક્ષેત્રમાં વિરાજતા દેવી લિંગ ધારિણી નામથી પ્રસિદ્ધ છે। દેવીને પ્રયાગમાં લલિતા, ગંધમાદન પર્વત પર કામુકી, માનસમાં કામુદા, દક્ષિણમાં વિશ્વકામા તથા ઉત્તરમાં ભગવતી વિશ્વકામ પ્રપૂર્ણી કહે છે। ગોમંત પર ગોમતી તથા મંદરાચલ પર કામચારિણી નામથી પ્રખ્યાત છે। ચૈત્ર રથમાં દેવીને મદોત્કટા, હસ્તિનાપુરમાં જયંતી, કાન્યકુબ્જમાં ગૌરી તથા મલિયાચલ પર રંભા કહે છે। એકાગ્ર પીઠ પર તે કીર્તિમતી કહેવાય છે। વિશ્વપીઠમાં તે વિશ્વેશ્વરી તથા પુષ્કરમાં પુરુહતા નામથી પ્રખ્યાત થયા। કેદાર પીઠમાં સન્માર્ગ દાયની, હિમવાન પીઠમાં મંદા તથા ગોકર્ણ પીઠમાં ભદ્રકર્ણિકા આ નામો છે। સ્થાનેશ્વરી પીઠમાં ભવાની, બિલ્વક પીઠમાં બિલ્વપત્રિકા, શ્રીશૈલ પર માધવી તથા ભદ્રેશ્વર પર ભદ્રા નામથી દેવી પ્રસિદ્ધ છે। વારાહ પીઠમાં જયા, કમલાલય પીઠમાં કમલા, રુદ્રકોટીમાં રુદ્રાણી તથા કાલંજરમાં તે કાલી કહેવાય છે। તેમને શાલિગ્રામ પીઠમાં મહાદેવી, શિવલિંગમાં જયપ્રિયા, મહાલિંગમાં કપિલા, માકોટમાં મુકુટેશ્વરી, માયાપુરીમાં કુમારી, સંતાન પીઠમાં લલિતાંબિકા, ગયામાં મંગલા તથા પુરુષોત્તમ પીઠમાં વિમલા કહેવાય છે। સહસ્ત્રાક્ષમાં ઉત્પલાક્ષી, હરણાક્ષમાં મહોત્પલા, વિશાખામાં અમોલાક્ષી, અમોઘાક્ષી, પંડવર્ધન પીઠમાં પાડલા, સપાર્શ્વમાં નારાયણી, ચિત્રકૂટમાં રુદ્રસુંદરી, વિપુલ ક્ષેત્રમાં વિપુલા, મલયાચલ પર ભગવતી કલ્યાણી, સહ્યાદ્રી પર્વત પર એકવીરા, હરિશ્ચંદ્ર પીઠ પર ચંદ્રિકા, રામતીર્થમાં રમણા, યમુના પીઠમાં મૃગાવતી, કોટીતીર્થમાં કોટવી, માધવવનમાં સુગંધા, ગોદાવરીમાં ત્રિસંધ્યા, ગંગા દ્વારમાં રતિપ્રિયા, શિવકુંડમાં શુભાનંદા, દેવિકા તટપીઠમાં નંદિની, દ્વારકામાં રૂકમણી, વૃંદાવનમાં રાધા, મથુરામાં દેવકી, પાતાળમાં પરમેશ્વરી, ચિત્રકૂટમાં સીતા, વિંધ્યાચલ પર્વત પર વિંધ્યવાસિની, કરવીર ક્ષેત્રમાં મહાલક્ષ્મી, વિનયાક ક્ષેત્રમાં દેવી ઉમા, વૈદ્યનાથ ધામમાં આરોગ્ય, મહાકાલ પીઠમાં માહેશ્વરી, ઉષ્ણતીર્થમાં અભયા, વિંધ્ય પર્વત પર નિતંબા, માંડવ્ય પીઠમાં માંડવી તથા મહેશ્વરપુરીમાં સ્વાહા નામથી પ્રખ્યાત છે। છગલંડમાં પ્રચંડા, અમરકંટકમાં ચંડિકા, સોમેશ્વર પીઠમાં વરારોહા, પ્રભા ક્ષેત્રમાં પુષ્કરાવતી, સરસ્વતી તીર્થમાં દેવમાતા તથા તટ નામક પીઠમાં પારાવારા નામથી તેમની ખ્યાતિ થઈ। મહાલયમાં મહાભાગા, પયોષણીમાં પિંગલેશ્વરી, કૃતશોચ તીર્થમાં સ્મિહિકા, કાર્તિક ક્ષેત્રમાં અતિશાંકરી, વર્તક તીર્થમાં ઉત્પલા, સુભદ્રા અને શોણાના સંગમ પર લોલા, સિદ્ધવનમાં માતા લક્ષ્મી, વર્તાર્થ તીર્થમાં અનંગા, જલંધર પર્વત પર વિશ્વમુખી, કિસ્કિંધા પર્વત પર તારા, દેવદારૂ વનમાં પુષ્ટિ, કાશ્મીર પ્રદેશમાં મેઘા, હિમાદ્રી પર્વત પર દેવી ભીમા, વિશ્વેશ્વર ક્ષેત્રમાં તૃષ્ટિ, કમલા કપાલ મોચન તીર્થમાં શુદ્ધિ, કાયાવરોહણ તીર્થમાં માતા, શંખો દ્વાર તીર્થમાં ધરા તથા પિંડાકર તીર્થમાં ધૃતિ નામથી પ્રસિદ્ધ થયા। ચંદ્રભાગા નદીના તટ પર કલા, અછોદક નામક ક્ષેત્રમાં શિવધારિણી, વેણા નદીના કિનારે અમૃતા વદરી વનમાં ઉર્વશી ઉત્તર કુરુપ્રદેશમાં ઔષધિ કુશદ્વીપમાં કુશોદકા હેમકુટ પર્વત પર મનમંથા કુમુદ વનમાં સત્યવાદિની અસ્વસ્થ તીર્થમાં વંદનીયા વૈષ્ણવાલય ક્ષેત્રમાં નિધિ વેદ વદન તીર્થમાં ગાયત્રી ભગવાન શિવના સાનિધ્યમાં પાર્વતી દેવલોકમાં ઇન્દ્રાણી બ્રહ્મલોકમાં સરસ્વતી સૂર્યના બિંબમાં પ્રભા માતૃકાઓમાં વૈષ્ણવી સતીઓમાં અરુંધતી તથા રામા વગેરે અપ્સરાઓમાં તિલોતમા નામથી દેવી વિખ્યાત થયા. સંપૂર્ણ પ્રાણીઓના ચિત્તમાં નિત્ય બિરાજનારા શક્તિને બ્રહ્મ કલા કહે છે. જન્મેજે આ 108 સિદ્ધ પીઠો અને ત્યાં બિરાજનારા દેવીઓના નામ કહ્યા. દેવી સતીના અંગોથી સંબંધિત આ પીઠોનો પરિચય કહ્યો. ભૂમંડળમાં આ સિવાય જે પ્રધાન મુખ્ય સ્થાન છે તે પણ કહી દીધા. જે મનુષ્ય આ 108 સિદ્ધ પીઠોનું સ્મરણ અને શ્રવણ કરશે તે બધા પાપોથી મુક્ત થઈને ભગવતીના પરમ ધામને પ્રાપ્ત થાય છે. બધા તીર્થોની યાત્રા વિધિ પ્રમાણે કરવી જોઈએ. ત્યાં જઈને પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કર્યા પછી ભગવતીની વિશેષ પૂજા વિધિપૂર્વક કરવી જોઈએ. પૂજન પછી ભગવતી જગદંબાની સામે વારંવાર ક્ષમા માગવી જોઈએ. જન્મેજે પછી તે સ્થળે ભક્ષ્ય ભોજ્ય વગેરેથી બ્રાહ્મણોને જમાડવા જોઈએ તથા સુવાસીની સ્ત્રીઓ કુમારિકાઓ તથા નાના બાળકોને પણ જમાડવા. તે ક્ષેત્રમાં રહેવા વાળા ચાંડાળો હોય તેમને પણ દેવી સ્વરૂપ કહેવાય છે, તેથી તે બધાની પૂજા કરવી જોઈએ. તે ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનું દાન લેવું નહીં. શક્તિના દિવ્ય મંત્રનું અનુષ્ઠાન થવું જોઈએ. માયા બીજ મંત્રોમાં શિરોમણી છે. સમસ્ત પીઠોમાં બિરાજનારા ભગવતી જગદંબાની એ મંત્રથી પૂજા કરવી જોઈએ. રાજન, અનુષ્ઠાન કરનાર મનુષ્ય ધન ખર્ચ કરવામાં કૂપણતા ન કરે અને દેવીમાં અતૂટ શ્રદ્ધા રાખે. જે મનુષ્ય આ પ્રમાણે શ્રીદેવીના સિદ્ધ પીઠોની પ્રસન્નતાપૂર્વક શ્રદ્ધાથી યાત્રા કરે છે તેના પિતૃઓ 1000 કલ્પ સુધી શ્રેષ્ઠ એવા બ્રહ્મલોકમાં નિવાસ કરે છે અને ઉપાસના કરનાર પણ આયુષ્ય પૂરું થઈ દેવીના દિવ્ય સ્થાનને પ્રાપ્ત થાય છે. તે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરીને સંસાર સાગરથી મુક્ત થઈ જાય છે. 108 નામ જપથી અનેક મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા છે. જ્યાં આ અષ્ટતરોષત નામવલી લખીને રાખી હોય અથવા આ નામવાળો ગ્રંથ ઘરમાં હોય તો તે ઘરમાં રોગચાળાનો ઉપદ્રવ થતો નથી. એટલું જ નહીં, જેમ પૂર્ણિમાના ચંદ્રને જોઈને સમુદ્ર વધે છે તેમ તેની સમૃદ્ધિ અને સુખ શાંતિમાં વધારો થાય છે. જે મનુષ્ય ભગવતીની ભક્તિમાં તત્પર થઈને અષ્ટોત્તર સત નામનો જપ કરે છે તેના માટે જગતમાં કંઈ પણ દુર્લભ નથી. તેનું જીવન ખરેખર સફળ થઈ જાય છે. અષ્ટોત્તર સત નામનો જપ કરનારનો દેવતાઓ પણ આદર કરે છે, કારણ કે જાપક એટલે જપ કરનારને ભગવતીનું સ્વરૂપ માનવામાં આવે છે. જે દેવી દેવતાઓના સર્વથા પૂજ્ય છે તેમની મનુષ્ય પૂજા કરવી તેવું કહેવાની ભાગ્ય જ જરૂર છે. શ્રાદ્ધના પ્રસંગે અષ્ટોત્તર સત નામનો પાઠ કરવામાં આવે તો શ્રાદ્ધ કરનારના બધા પિતૃઓ તૃપ્ત થઈ ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. રાજેન્દ્ર, આ મુક્તિ ક્ષેત્ર સાક્ષાત ભગવતીના જ સ્વરૂપ છે, તે સિદ્ધપીઠ તરીકે પ્રસિદ્ધ છે. વિવેકી મનુષ્યએ આ સિદ્ધપીઠોનું સેવન કરવું. રાજન, તમે ભગવતી પરમેશ્વરીના વિષયમાં જે કંઈ પ્રશ્ન પૂછ્યા હતા બધાનું રહસ્ય મેં જણાવી દીધું, હવે આગળ તમે શું સાંભળવા ઈચ્છો છો? અધ્યાય 30 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.